એવું માનીએ છીએ. કઈ તારીખે બનાવ્યું? એ તો કેવી કહી શકાય? એ તો કેવી રીતે કહી શકાય? બનાવી સાચી, બનાવી સાચી. અને બનાવ્યું એટલે પછી એનું બિગિનિંગ થાય ને? હે, થાય. બિગિનિંગ પોઈન્ટ એન્ડ પોઈન્ટ હોય ના હોય? હોય. એન્ડ આવવાનું છે? એન્ડ આવવાનું તો નથી, એન્ડ આવવાનું તો નથી. અનાદિ એ જે બનાવે છે એનો સૃષ્ટિ નો તો ફેરફાર થાય છે ને? સૃષ્ટિ એનો ફેરફાર થાય છે ને? સૂર્ય ચંદ્ર રાતાળો ભર્યા છે, તે બધું સવાર થાય, ફણસ થાય. સૂર્યચંદ્ર સિવાય આ ભૌગોલિક બધી વસ્તુઓ છે એના સિવાયની સાંસારિક, ભૌગોલિક ને સાંસારિક વસ્તુઓમાં ફેરફાર થાય છે ને? હા, તે એ બધો એના અધીન છે ને? એ બધો એના અધીન છે ને? ભગવાન ના ડાયરી આપડી ગયો ને માર્યો, તું બાપ આપડે કરી મારનાર. ભગવાન જ છે, ઓળખો તો ખરાબ. આ તમે આવા વાક્ષેપો આપે ખોટા ખોટા, બોડી થિયેટર ઓફ ધી સોલ, એ રીતે આક્ષેપ આવ્યો ભગવાન. કુંભાર છે, થિયેટર ના કુંભાર થાય. તમને કુંભાર લાગે છે? એ ઉજીરાતમાં હશે હું. ભગવાન બનાવનાર છે, પછી બનાવનાર હોય તો શરૂઆત સર્વ થાય તો એમ થાય, તો એ પ્રૂફ થતું નથી. પછી બીજું પ્રૂફ, ભગવાને દુનિયા બનાવી એમ કે લોજિકલ ના બધા જે માણસો આવે છે મોટા મોટા આ બાબતો કરો, એમ કે ભગવાને કોને બનાવી સાહેબ કહો, તો શું કરો? કારણ બનાવના ને બનાવના હોવું જોઈએ, એવું નહીં હોય તો શું સમજો? આથી શું ગમે છે? આમ કેવું ગપ્પા ચાલે ક્યાં શું શું ચાલે? આ તંતો આમ જાણતા નથી તે વિચારે બોલો. લૌકિક જાણે છે, લૌકિક અલૌકિક વાસ્તવિક નહીં જાણવું છે. બે બે પ્રકાર સત્ય, લૌકિક સત્ય અને એક વાસ્તવિક. તમારે લૌકિક જાણવું છે કે વાસ્તવિક જાણવું? વાસ્તવિક જ જાણવું જોઈએ. હું તો વાસ્તવિક ની વાત કરું છું, તમારે કહ્યું કે લૌકિક જાણે છે, વાસ્તવિક જાણવું ના જોઈએ. એટલે ધ વર્લ્ડ ઇઝ ધી બદલ ઇઝ સેલ્ફ બદલ છે. કેવું છે? ધી વર્લ્ડ ઇઝ ધી બદલ ઇઝ સેલ્ફ. અમે તો દાદા એવો અર્થ કરીએ છીએ કે દુનિયા મુશ્કેલી ભરેલી છે, જાતે દુનિયા જાતે જ મુશ્કેલી ભરેલી છે. જાતે જ કોયડો થઈ ગયો, બદલ થઈ ગયો. પોતે ખુદ જાતે જ કોયડો થયો છે, એટલે આને કોયડો તો કોઈ કર્યો જ નહીં. તો તો સીબીઆઈ મોકલી પકડી ગુંડાવે છે, એમાં કોને કોયડો કર્યો? લોકો જોખમમાં લાગ્યા. કોઈ કોઈ કોઈ જાતે જ કોઈ નથી. હું જાતે ધૂળ બોલું છું, 100% કરેક્ટ વાત કેવું? તમને આત્માગમ કરે તમારો. એટલે આ પઝલ છે, ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ. ઇટ ઇઝ સેલ્ફ. ગોડ હેઝ નોટ ટોટલ વી વર્લ્ડ એટ ઓલ. ઓન્લી સાયન્સ વૈજ્ઞાનિક ગુહ્ય થયું. જે મશીન બંધ થઈ ગયું હોય તેને ચાલુ કરવાની જરૂર નથી. આ બંધ જ નહીં પડી શકે. બધું ઓટોમેટિક ઓટોમેટિક તમારી દક્ષિણ દિશા હોય ને એ કેટલાક લોકોની કુદરત દિશા, ઉત્તર દિશા. તમારી પૂર્વ દિશા કેટલાક ની પશ્ચિમ દિશા. એટલે આ જગત માં કોણ પૂરું કર્યું હાથું કર્યું કહેલું ફેરવાનું પૂરું જોઈએ. અને લોકો રોફ થી બોલે કે આફ્રિકા એ બોલે પેલા અમેરિકા નો આફ્રિકા એ જિંદગી કે છે. એક જ વસ્તુ બે જગ્યાએ કેમ વિરોધા મત લીધા? એટલે પછી આ વિરોધાભાસ ને સાયન્સ પર કરી એનું નામ અક્રમ વિજ્ઞાન. વાંચતા નથી બોલાવ્યા? બોલતા નહીં ને એકદમ નહીં વાંચ્યું. બે તમારા મન માં નીકળી ગયું છે, રહી ગયું છે. સમજાયું નહીં? સમજાય નીકળી જશે નહીં. નથી નીકળવાનું નથી. એ તો બહુ ધારણ હોય ને વાર લાગે છે. આ આટલું માણસ છે ને ત્યાંથી એક એક ગયું નીકળતી વખતે આ સત્ય છે એવું ભાન થયું ત્યારે પેલું અસત્ય છે એવું ભાન થયું એટલે બહુ થઈ કોમ્પ્યુટર ની બે શક્તિઓ નથી. કોમ્પ્યુટર સર્જન નથી કરી શકતું, વિસર્જન કરે છે. શું કરે છે? કરીશું નહીં કરતું સર્જન નહી, વિસર્જન કરે. તમારે કરવાનું કરો. તારે કેટલી રૂમ છે? બધું ઘેર કે ભગવાન તો શું કરશે? જીવ માત્ર ની અંદર રહ્યા છે, તને સુખ જોઈતું હોય તો સુખ આપજે જીવ માત્ર ને, અને દુઃખ જોઈ તો દુઃખ આપજે, જે જોઈ તો એ આપજે. તને શું લોકો આપો છો? બને એટલું સુખ, પણ દુઃખ સારું દુઃખ લેવા માટે ચટણી જે દુઃખ જોઈએ ને, ચટણી ના જોઈએ. એટલું સુખે ભાવે નઈ થોડી ચટણી ને શીખાવા વાળી. એટલે સુખ જશે સુખ આવશે, દુઃખ જશે દુઃખ આવશે. કાયદો ખોટો છે કે સાચો છે? સાચો છે. એ સુખ ને દુઃખ ને માટે આ બધા સાચું રહે છે. બે વાત શું બધું આવી જાય ક્યારે જવાના? શું કેવા પાછું બધી બીજે તમારા હકલા ક્યારે જવાના? આવે તો કઈ કરી વધારે જવાબ જતો રહેતો ના કરી છે. શું કારણ ફેર આપ જતો રહ્યો? લખી તો રહ્યા તો પણ અધૂરું લખી રહ્યા જુઠ્ઠું કેવાય. મારા પર જ્ઞાન પર ભેગી થઈ તો એને જાગૃતિ ના આધારે પછી 50,000 તે બરોબર છે અને વાંધો નહીં આપવાનો. તમે અંદર ચુટાડી શકો છો, તમને ગમતું નથી ને આ બધું? ના આવું થાય છે એ જુદું જુદું અભિપ્રાય. તમારું બહુ ડિસ્ચાર્જ થયેલું, બહુ ચાર્જ થયેલું લાગે છે. પણ બધું બહુ ચાર્જ થયેલું લાગે છે. એનો ભાઈ વધારે હોય છે. મને આ બતાવે બધી બતાવે એમાં ચાર્જ પેલા ગાડી ઉપર છે ને જેટલો માલ લાવ્યો હોય તો વેચી દેવો પડે ને, પણ એનો અંત ક્યારે આવશે? એનો અંત ક્યારે આવશે? એ તો 15-14 વર્ષે આવે, ના આવે બિલકુલ અંત તો આવે નહીં. ફેરી હોય તો અંતો આવ્યા છે, રહ્યા કરવાનું, ચાર નહીં થવાનું, કહો તો બસ મૂકવાનું. બહાર નું બોલાતું બંધ થાય તો બઉ કામ થઈ ગયું. દાદા નું મન છે કરીએ. બંધ કરી દીધું તમારો મુકામ હોય એ તમારો દેશ પૂછે અમદાવાદ નો રૂમ ફરી પૂછે અમદાવાદ માં ક્યાં આગળ દાલની બોલ માં એટલે કે મને હું તો એ ઘર માં આવ્યું છે સાબંધ બાય બીજે બધે કુવાળે બોલે એડ્રેસ પણ એડ્રેસ જ નહીં નાવા ધોરણ જતી નહીં ત્યાં કેટલું એડ્રેસ છે દરેક નો બહાર નીકળવું પડતું એમ થોડી કેટલી વાર આમાં તો જાગૃતિ યજ્ઞ રાખવો પડે, જાગૃતિ રાખવી પડે કે પાછું આમ આમ બહાર નીકળી જાય પાછું અંદર ઘૂસી જાય એવું બધું. ખબર પડી એટલે પાછું પોતે હમ માં આવે લક્ષણ દેખાય છે બહાર આવેલો તો ખબર પડે ને બહાર ગયું એમ આમાં ચુકાય છે તે ઘડીએ ક્યાં જાય છે? જે જોવા માં ચૂક થાય છે તે ઘડીએ ક્યાં જાય છે? હોમ માં જોઈ છે જોવામાં ચૂક થાય તે ઘડીએ ક્યાં હોય છે? એના લક્ષણ આપે કયા ને, એ ફોરેન માં ગયો એના લક્ષણ શા, એ કયા લક્ષણ હોય? અજંબો થાય, અજંબો સપ્રોગેશન થાય, બહાર નીકળે ઉતર જાણવા માં આવ્યો રહ્યો ભાઈ. શું કહ્યું? જોવા મળે પોતાની ઓફિસ માં રહી જોઈ શકાય, જાણવા આવે તાર બહાર જવું પડે જાણવા. આ લીમડો છે, આ કોઠી છે, તારા શું કામ હતું? વિગતવાર જાણવા નીકળ્યું ઇન ડિટેલ. શું કે છે મારું ડિટેલ માં શું છે? એટલે પણ ડિટેલ મેં પૂરો, આ બધું પૂરો છે અગા એક બાજુ. એટલે જાણતી વખતે પોતે બહાર નીકળી ગયો હોય છે, જાણતી વખતે બહાર હોય છે, એવું થયું? એ દુપાર છે ને ભાઈ, ડિટેલ માં નીકળ્યો, ડિટેલ જોવામાં. તો હોમ માં ના રહ્યો કેવાય? તે ઘડીએ હોમ માં ના રહ્યો કેવાય? તે ઘડીએ હોમ માં વર્તી શકાય નહીં, એ જાણનાર ઉપર ઉપયોગ હોય એવું ખરું? એ જાણનાર ઉપર ઉપયોગ હોય એવું ખરું? બરાબર. એ જાણવા ગયો ક્યાં ગયો એવું પોતે બીજું જોઈ શકે ખરું? હા, એ થઈ શકે, થઈ શકે, પણ તે પૂરેપૂરો ના રહે, પૂરેપૂરો ના રહે. જાણવા મળી પોતે છે ને? બરાબર. આ શું છે એવું જાણવા જાય, આ શું છે ઇન ડિટેલ, ડિટેલ જાણવા, ડિટેલ જાણવા. ડિટેલ ના જાણે ના જાણે આપને જાણવાનું જાણવાનું પડે. આયા પછી અમારે શું જોવાનું? એટલે બહાર નીકળવાની નીકળે બેઠેલા છે. આ છે સૌનો ભાઈ માટે સાળો છે, એમાં બધી નવી વાત હશે. બાકી રહ્યું છે એવું વ્યવહારમાં પણ ફરી ફરી ચાલ જાણવાનું. એટલે એ જાણતા સુધી પોતે બહાર રહેવું પડે? સપો કહેશું ને બહાર રહેતો સપો કહેશું ઉમરા મન થાય. વિગતવાર જાણા ગયા આ રીંગણા કઈ ક્યાં ના, આ રીંગણા ક્યાં ના, મિલે પૂરો મિલે રીંગણા બધા એમાં ઉપયોગ જાય. રમેશભાઈ એક નહી બધા ભાગ પાડીને શું કામ કરવું? તો બહુ ભાગ પડ્યો ને. આ મગજ કહેવાય, આ ગુંદર ભાગ કહેવાય, આ કેળાને મજબૂત કરે છે. જ્ઞાન તો વધે ને પાછું, જાણવા જાય એટલે જ્ઞાન વધે ને એનું. બુદ્ધિ ચાલુ, જ્ઞાન વધે, જ્ઞાન તો બધું ચાલુ. આ જ્ઞાન જ ના કેવાય, ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન દાદા, ડિટેલ જાણવા, ડિટેલ ઇન્ફોર્મેશન ભેગી થાય બધી. જ્ઞાન તો પોતાને જાણવું, એનું નામ જ જ્ઞાન. અને આ પરેલ છે તેને જાણવું, એનું નામ જ્ઞાન. બસ પોતાનું પરાયું જે જાણે એનું નામ જ્ઞાન. બહાર નીકળે એટલે પછી નીચે કારણ કે નામ છે કેટલા કરે કે દરેક અવતાર માં જોતા જાણતા તે ઉત્તર પ્રદેશ માં જતા શાલા કે એમાં શાલા કે શાળા કે એકલી તમારા શાલા આવ્યા કે એટલે ગુનેગારી કે શાલા બનાવું છું બેન કે બેન વાળા કેમ થયા હતા કે કેટલા બધા ખરાબ ઋણાનો બંધ હતા તે બેન તો હોતી છે એટલા બધા ખરાબ ઋણાનું બંધ હોતી જ બેન તે શાલા થવાનું હતું જ છે ને શાલા આવ્યા અમારા ભીમ ને ક્યાં હતી ભીમ ને ક્યાં હતી બેન ભાવીર ભગવાન ને કચરા થવું પડી દીધું એટલી મુશ્કેલી પડી ગઈ તો સારું કેવાય બેન બેન તો હોય નઈ બેન તો હતી ધણી સાજે અને હોય તો આપડે નિકાલ કે આપડે કઈ ખાસ એટલું બધું જાહો દલાઈ હોય કે ના હોય કોઈ ચાલે ના કે એવું ના હોય કોમ ના લખો એ અમારા શાલા જાતા એટલે હું જ્ઞાની થઈ ગયો હવે થોડી તું જ્ઞાની છો અમારો ચાલો એને કેવા લાગ ખરો નહી અમારો શાલા શાલા થવામાં ઉપાધિ છે આપડે થઈ ગયા આપડે ઉપાધિ નાખીએ છોકરા ઉપાધિ નાખીને શું કરું રેડ પરથી એનું મેં કપડા થયા કરે છે એક બધા શેઠ હતા જબરજસ્ત પધરામણી કરેલી કશું ઉપાધિ નથી ને કશું બધું ભગવાન આપ્યું પણ ક્યારે રેડ પરથી કહેવાય નહીં એવું છે કે છે એટલે મહી ફફડાટ થયા કરે બધાને એવું જે નામ માં આવે એ બધા નહીં એવું ખબર ક્યારે પડશે રેટ શું ખબર જરાક આગળ નામ હોય એટલે ગમે ત્યારે રેટ આવે દાદાજી કોઈ વાર ફ્લેટ બના નીવેડો લઈ નાખો વપરાટ તો હોય તો તમે આઈ જોઈ જાવ નીવેડો લઈ નાખો એમ કહી દેવું પડે પણ આપડે કહી ને ત્યારે અમે ક્યાં આવીએ છીએ તમારે ત્યાં અમે ક્યાં આવ્યા છીએ આ બાબત કોઈ કે નહી સુરવીર ના નીકળે જે સુરવીર નીકળે તેનો ઉકેલ આવી જાય કે ભાઈ જે ઉકેલ આમ રોજે ફટાકા પર કારકુન મોટા એન્જિનિયરો મોટા કરોડ કરોડ એ લોકો ના ઘરમાં રેટ પડતી નથી એમને ત્યાં રેટ નથી પડતી દીધ પડતી એટલે એમને ચિંતા નથી એટલે વેપારી ને ચિંતા ખરી એ રેડ પાસે લગે લગે કરી દેજો કારણ કે એમને ગવર્મેન્ટ દેખાડવું પડે ને કેટલી રેડિયો પાડી ગયો અને પછી કે આટલા રૂપિયા પકડી દઈશું ને કે લે મોક્ષે જ છે કારણ કે રાગદ્વેષ નહી થતા. શું થયું? રાગદ્વેષ થતા નથી. રાગદેશ એ જ બંધ નું કારણ છે. શું છે? રાગદેશ થતા વિગત વાર ડિટેલ્સ માં જાય. આ શું છે? આ શું છે? આ શું છે? વિગતવાર સામાન્ય ભાવ એટલે આત્મા આત્મા ને વિગત વાર ઉતરે એટલે પછી લક્ષણ માં ઉતરે જ્ઞાન માં ઉતરે વિગતો આત્મા શું કહ્યું? જ્ઞાન માં ઉતરે દર્શન માં ઉતરે લોકો દર્શન દર્શન એટલું સ્વીકારી કે આગળ વધ્યા કરે અને આખો આત્મા આત્મા તો દર્શન બધું બધા સ્વરૂપ ભેગું સ્વરૂપ છે. જ્ઞાન દર્શન લોક જુદી જુદી ક્યાં હું સમજે ક્યાં સુધી પોતાનો અનુભવ થયો નહીં ત્યાં બધું ભેગું થયા પછી જુદું જોવાનું હોય નહીં. પણ આપણું અત્ર વિજ્ઞાન છે એટલે કાચું ખરું બધું બધું માલ એટલે પાસે આ જોવા નહીં કરે પાછું હા શું છે તે જો ને આવું જ્ઞાન મળ્યા પછી તો પછી હોય ને લફરા ના હોય ને બધા ધંધા લોકો હોય છે બીજી હોય છે બધા બૈરા છોકરા હોય છે નોકરી હોય છે નથી નોકરી પાંચે પાડી ને ફરે આ વસ્તુ અને જોવા જાણવાનું છે ને એટલે જાણવા પણ આપણે દાખલો આપ્યો કે આ લીમડો છે ને આ પીપળો છે ને આંબો છે એવું આમાં જોવા પણ શું હોય છે? આમાં તો જોવા પણ આ પર ભયું અમારું એ તો જોવા પણ થયું પણ આ જાણવા પણ જોવા પણ જોવા પણ બધું સામાન્ય ભાવે બધા જ્ઞાને એક ભાવે જોઈએ બધા જ્ઞાને એક ભાવે જોઈએ બધા દ્રશ્યો ને બધા દ્રશ્યો એક ભાવે જુએ પણ આમાં પેલી વસ્તુમાં કીધું આ લીમડો છે આ પીપળો છે તો એવી જે પોતાની આંતરિક સ્થિતિમાં એ કઈ બાબત ને જુએ છે? આમાં લીમડો પીપળો કીધો ત્યારે અંદર કેવું એ શું જુએ છે એટલે તે જો કઈ બાબત માં જોવામાં પડી જાય છે દ્રશ્ય માં ના હોય તમે દ્રશ્ય માં ના એટલે મૂળ આત્મા માં નથી તમે જોવામાં પડો તો જાણવામાં પડો દ્રશ્યમાં જાણવા પડે એટલે દ્રશ્ય માં હોય નહિ તમે કારણ આ લીમડો છે એટલું જોજો કર્યા કરો એટલે દ્રશ્ય બધું બંધ થઈ ગયું સામાન્ય દર્શન માં દ્રશ્ય સામાન્ય એક લીમડો જુએ એટલે બીજું બધું દ્રશ્ય બંધ થઈ ગયું. એક લીમડો જાણવાનો પ્રયત્ન કરે કે આ લીમડો છે, કેવો લાગે, કડવો લાગે, ચાખા ચાક કરે, દ્રશ્ય બધું બંધ થઈ ગયું. પણ આમાં કહ્યું ને પટિયા પાડો છો, હવે એ બાબત અને જાણવા પડો. આ પટિયા પાડો છો, નોકરી કરો છો, ધંધા કરો છો, તો એ બાબત અને જાણવા પડો, એનો શું સંબંધ છે? સંબંધ ખરો. હા તો કેવી રીતે છે સંબંધ ખરો? આ સારા જો બધા લફડા હોય તો કેટલું શું થાય, ઉપયોગ બધો એમાં જાય છે, જાણવા પણ હેતુ ને જોવા પણ આગળ ઉપયોગ નહી ઉપર આપડે તો જાત જતા મહાત્માઓ ભાઈ પડવાનું હોય છે. આપણે તો આપણો અક્રમ માર્ગ નિવૃત્તિ માં પ્રવૃત્તિ નો કીધો છે. આપણો અક્રમ માર્ગ નિવૃત્તિ માં પ્રવૃત્તિ નો, પ્રવૃત્તિ માં નિવૃત્તિ નો કીધો છે. તો પછી આ બધા લફડા હોય તો શું વાંધો? લફડા અત્યારે બે ત્યારે થોડા વધારી જવું જોઈએ. ના ના, હું તો બધી માનતો, હું તો કહું છું કે આપણે તો અત્યારથી છે એના કરતા ઓછો હોય તો ચોખ્ખી સ્પષ્ટ વાત છે દાદાજી, જેટલા લફડા ઓછા એટલી વધારે શાંતિ. ના તો ઉપયોગ માં શુદ્ધ ઉપયોગ રે કરે પદ્ધતિ નો. આ તો આપડે કહ્યું ભાઈ આ ગમે તે લફડા છે ચલાવી એનો અર્થ એવો નથી કે વધારવા, એનો અર્થ એવો નથી કે વધારવા. આ તે એ જ નિકાલ કરવાનો છે, સામાન્ય ભક્ત વધારે વધારે ક્યાં સુધી પોહાય એવું છે? અંદર પૂરું રહેવા માટે બહાર ની આવશ્યક એકલી આવશ્યક એકલી આવશ્યક એ બધી આવશ્યકો હોય, જે આવશ્યક છે તેને તો છૂટકો જ નહીં. તે ભગવાને કહ્યું ભાઈ આવશ્યક છે તો આ તમારું તો પૂરું થઈ શકશે, તું તો સારી લોટો બધું રહેતા કરે તારે સારી લોટો રહેતા પાણી પાછું ઉડવલ બદલાવવું પડશે, વળી પાછું તો બદલાવી પડશે. જેટલું ભૂતગલ સ્થિર એટલું આત્મા વધારે સ્થિર. કારણ કે ભૂતગલ તો સહજ થાય, સ્થિર થાય તો સહજ થાય. ભૂતગલ છેવટે સહજ કર્યા વગર મોક્ષ જ નથી. એ તો એ બરાબર છે દાદાજી, પણ ઘણી વાર આપ કહો છો કે ભૂતગલ સ્થિર કરવા જાય છે, અને ભૂતગલ તો આ વ્યવહાર માં લોકો છે તે ઉદગલ ને આમ કરીને એમ જ જાણ કે આ જ આત્મા છે, આ તો આત્મા સંચાલ જ થવાનો, સચળ થવાનો. તે છતાં પૂતગલ તો આવશ્યક સુધી તો છૂટા દીધું છે. પછી એ બધા અને એ તો આપે કહ્યું છે કે પૂતગલ ને શુદ્ધ કરીને છોડવાનું છે. પૂતગલ ને શુદ્ધ કરશું ત્યારે જ મોક્ષે જવાય છે. શુદ્ધ જવા જ જવા શુદ્ધ કરવા જ પડશે. જયારે તારે શુદ્ધ કરવા પડશે. આ પૂતગલ સ્થિર થવાથી શું થાય છે? તો આત્મા નું તે વખતે આત્મા સહજ સહજ જ છે આત્મા તો. પણ આ પૂતગલ ને છે, પૂતગલ હાલે તો એ હાલે યોગ હાલે, યોગ ચલન આત્મચલન, યોગ ચલન આત્મચલન એ હાલે. તો યાર હારું પડે, હારું જ પડે. પણ આત્મા સ્વભાવે અચળ છે ને? સ્વભાવે અચળ. પછી હાલે છે એ શું વસ્તુ? શું થાય પણ એટલે શું વસ્તુ? કોણ હાલે છે? ઉપયોગ ખુબ દોડીએ તીકડે શું નહીં આત્મા તીકડે સ્થિર રહેતો છે. એ પણ દોડે આત્મા દોડે સ્વરૂપ આત્મા છે. બધું વિચાર દરેક વસ્તુ આવશ્યક બાવશ્યક બધું વિચાર થવું જોઈએ. જોઈએ પ્રમાણે થાય, એની જરૂરિયાત પ્રમાણે થાય, એની મેળે ત્યારે પણ બુદ્ધિ ન ચાલે. પેશાબ કરવાની રાહ ના જોઈએ, અંતે જગ્યા ના જોઈએ. અને અમે તો બુદ્ધિ સાહેબ જગ્યા જોઈ પેલું જ્યાં પેશાબ કરવા થાય ત્યાં એમનામાં આવશ્યક. એકદમ છેલ્લી દશાની વાત છે. બીજી કઈ છેલ્લી દશા ના ઉપર થી આગળની દશાઓ આપડે કરતા જઈએ તો એવી દશા થાય. પણ આગળ થી બધું દુકાન મોટી કરતા ગયા હોય તો છેલ્લી દશા મળી આવે. છેલ્લી દશા નું પિક્ચર સામે હોય તો જ જવાય ને. છેલ્લી દશા નું બરાબર પિક્ચર હોય મુતડી આવતા સુધી રહેના જ એ સહજ. એટલે ત્યાં ગાયો ગયો ને ત્યાં એને શરમ બરમ કશું હોય નહીં. ગાયો ગયો શરમ આવે લગ્ન ના મોડવા ની અંદર ગાય ઉભી થઈ વખતે આત્મા નું એટલે પોતાનો ઉપયોગ કેવો હોય? બિલકુલ કમ્પ્લીટ કમ્પ્લીટ બિલકુલ આત્મા કમ્પ્લીટ. તો એની બહાર ની પ્રત્યે દ્રષ્ટિ જ ના હોય? બહાર પ્રત્યે કમ્પ્લેન હોય બહાર એ બધું દેખાયા કરે. પોતાની દ્રષ્ટિમાં જાય છે અને એ સહજ આત્મ સ્વરૂપ તે પરમ ગુરુ જેનો આત્મા આવો જે સહજ રહેતા હોય તે પરમ ગુરુ. તો પછી આ અત્યારે કે ને કે આપડે મુતરડી ખોળે કે શરમ આવે એ કોને એ શું છે? મુતરડી ખોળે છે કે શરમ આવે છે એ શું વસ્તુ છે? એટલે આત્મા